श्री ब्रह्म पुराण अध्याय 73 कालिय नाग नु दमन। व्यास जी कहे छे, एक दिवस नी वात छे, श्री कृष्ण पोताना मोटा भाई बलराम ने साथे लीधा विना ज वृंदावन में गया अने गोप बाळकोनी साथे विचरवा लाग्या। जंगलना पुष्पोना हार पहेरावाना कारणे बहु सुंदर देखाता हता। फरता फरता श्री कृष्ण चंचल लहेरोथी सुशोभित एवा यमुनाना तट पर गया, જે કિનારા પર છવાયેલા ફીણને કારણે જાણે હાસ્યની છટા વિખેરી રહી હતી। એ યમુનામાં એક કાલીય નાગનો કુંડ હતો, જે તીક્ષ્ણ વિષાગ્નિથી દૂષિત હોવાના કારણે અત્યંત ભયંકર થઈ ગયો હતો। શ્રી કૃષ્ણે તે ભયાનક કુંડને જોયો, તેના ફેલાઈ રહેલા વિષાગ્નિથી નદી કિનારાના મોટા મોટા વૃક્ષો બળી ગયા હતા। વાયુના કારણે જળમાં જે તરંગો ઉછળતા હતા અને તેના જળના છાંટા ચારે બાજુ પડતા હતા, એમનો સ્પર્શ થઈ જવાથી પક્ષીઓ બળીને ભસ્મ થઈ જતા હતા। એ મહાભયંકર કુંડ મૃત્યુનું બીજું મુખ હતું। એને જોઈને ભગવાન મધુસૂદને વિચાર્યું, આ કુંડમાં દુષ્ટાત્મા કાલ્ય નાગ રહે છે, તેનું વિષ એ જ તેનું શસ્ત્ર છે। તેણે આ સાગરગામીની યમુનાનું જળ દૂષિત કરી દીધું છે। તૃષાપીડિત મનુષ્ય અથવા ગાયો આ જળનો ઉપભોગ કરી શકતા નથી, તેથી મારે નાગરાજ કાલીનું દમન કરવું જોઈએ, જે સદા ભયભીત રહેનારા વ્રજવાસી અહીં સુખેથી વિચરી શકે। મેં મનુષ્ય લોકમાં એટલા માટે અવતાર ધારણ કર્યો છે કે આ કુમાર્ગ ગામી દુરાત્માઓને દંડ આપીને રસ્તા પર લાવું। ત્યાં પાસે જ પેલી ઘણી બધી ડાળીઓ ધરાવતું કદમનું વૃક્ષ છે, તેના પર ચડી જીવોનો નાશ કરનારા આ સર્પના કુંડમાં કૂદી જઈશ। આવો નિશ્ચય કરીને ભગવાને સારી પેઠે કમર બાંધી અને એ વેગપૂર્વક કાલ્યના કુંડમાં કૂદી પડ્યા। એમના કૂદવાથી તે મહાન કુંડ ખળભળી ઉઠ્યો, પાણીના એવા હિલોળા ઉછળ્યા કે દૂર દૂરના વૃક્ષો પણ ભીંજાઈ ગયા। સર્પના વિષાગ્નિ દ્વારા તપેલા જળથી ભીંજાઈ જવાના કારણે તે બધા વૃક્ષો એકાએક સળગી ઉઠ્યા। ચારે દિશાઓમાં અગ્નિની જ્વાળાઓ પ્રસરી ગઈ। એ નાગકુંડમાં જઈને શ્રીકૃષ્ણ પોતાના બાવડા પછાડીને નાગ સાથે ભીડવા તૈયાર થઈ ગયા। આ બધું જોઈને કાલ્ય નાગ તેમની પાસે આવ્યો। એના નેત્ર ક્રોધથી લાલ થઈ ગયા હતા, એની ફણાઓમાંથી વિષાગ્નિની જ્વાળાઓ નીકળી રહી હતી, બીજા પણ ઘણા વિષધર નાગ એની ચારે બાજુ ફરતા હતા, સેંકડો નાગપત્નીઓ પણ ત્યાં ઉપસ્થિત હતી। એમણે મનોહર હાર પહેર્યા હતા, સર્પોએ શ્રીકૃષ્ણને પોતાના શરીરથી લપેટી લીધા અને તે બધા વિષની જ્વાળાથી ભરેલા મુખો દ્વારા એમને ડસવા લાગ્યા। શ્રીકૃષ્ણને કુંડમાં પડીને નાગ દ્વારા પીડિત થતા જોઈને ગોપ બાળકો વ્રજમાં દોડ્યા અને ચિંતાતુર થઈને રડતા રડતા બોલ્યા, વ્રજવાસીઓ શ્રીકૃષ્ણ કાલીએ કુંડમાં પડીને મૂર્છિત થઈ ગયા છે, નાગરાજ એમને ખાઈ જશે, તમે જલ્દી જાઓ, વિલંબ ન કરો। આ વાત સાંભળીને જાણે ગોવાળો પર વજ્ર તૂટી પડ્યું। સમસ્ત ગોપ અને યશોદા વગેરે ગોપીઓ તરત કાલીએ કુંડ પર દોડી આવ્યા। હાય હાય વહાલા કૃષ્ણ ક્યાં છે, એમ વિલાપ કરતી ગોપીઓ અત્યંત વ્યાકુળ થઈ ગઈ અને યશોદાની સાથે પડતી આખડતી ત્યાં આવી। નંદબાવા અને અન્ય ગોવાળો તથા મહાપરાક્રમી બલરામ પણ ત્યાં આવી પહોંચ્યા। પુત્રનું મુખ જોઈને નંદબાવા અને માતા યશોદા બંને અચેત જેવા થઈ ગયા। બીજી ગોપીઓ પણ શોકમાં ડૂબીને શ્રીકૃષ્ણ તરફ જોવા લાગી। એ બધી ભયભીત થઈને ગદગદ વાણીમાં પ્રેમપૂર્વક બોલી, અમે બધા યશોદાની સાથે આ કુંડમાં પડીએ છીએ, હવે અમારા માટે વ્રજમાં પાછા જવું શક્ય નથી, ભલા સૂર્ય વિના દિવસ અને ચંદ્ર વિના રાત કેવી, દૂધ વિનાની ગાય અને શ્રીકૃષ્ણ વિના વ્રજ શું કામનું, અમે કૃષ્ણ વિના ગોકુળમાં નહીં જઈએ। ગોપીઓના વચન સાંભળીને રોહિણી નંદન મહાબળી બલરામે જોયું કે ગોપ ગોપીઓ બહુ દુઃખી છે, એમની આંખોમાંથી અશ્રુની ધારાઓ વહી રહી છે। નંદબાવા પણ પુત્રના મુખ પર દ્રષ્ટિ માંડીને અત્યંત વ્યથિત થઈ રહ્યા છે અને યશોદાજી તો ભાન ભૂલી બેઠા છે। ત્યારે એમણે પોતાની સાંકેતિક ભાષામાં શ્રીકૃષ્ણને એમના મહાત્મ્યનું સ્મરણ કરાવીને કહ્યું, દેવ દેવેશ્વર, તમે કેમ આ પ્રમાણે માનવ ભાવને વ્યક્ત કરી રહ્યા છો, શું તમે નથી જાણતા કે તમે સાક્ષાત પરમાત્મા છો, તમે જ આ જગતના કેન્દ્ર છો, દેવતાઓના આશ્રય પણ તમે જ છો, તમે જ ત્રિભુવનની સૃષ્ટિ પાલન અને સંહાર કરનારા છો, આપણે બંને અત્યારે અહીં અવતીર્ણ થયા છીએ, આ વ્રજમાં આ ગોપ ગોપીઓ જ આપણા બાંધવ છે, આ બધા તમારા માટે દુઃખી થઈ રહ્યા છે, પછી શા માટે પોતાના બંધુઓની ઉપેક્ષા કરો છો, તમે મનુષ્યનો પાઠ બરાબર ભજવી લીધો, બાળકની ચપળતા દેખાડવામાં પણ કોઈ કસર રાખી નથી, હવે આ નાટક બંધ કરો અને દાંત વડે જ અસ્ત્ર શસ્ત્રનું કામ લેનારા આ દુરાત્મા નાગનું દમન કરો. બલરામજી દ્વારા આ પ્રમાણે સ્મરણ કરાવવાથી શ્રીકૃષ્ણનું મુખ મંદ મંદ હાસ્યથી ખીલી ઉઠ્યું. એમણે એક ઝટકો મારીને પોતાને નાગના બંધનમાંથી મુક્ત કરી દીધા અને બંને હાથ વડે એની ફણાઓને નીચે નમાવીને એ ફણાઓ પર ચડી ગયા અને શીઘ્રતાપૂર્વક વેગ વડે તેમના મસ્તક પર નૃત્ય કરવા લાગ્યા. શ્રીકૃષ્ણના ચરણોના આઘાતથી એ નાગની ફણાઓ પર ઘણા ઘા થઈ ગયા. તે જે ફેણ ઊંચી કરતો ભગવાન પોતાના ચરણથી નમાવી દેતા હતા. આ રીતે શ્રીકૃષ્ણ દ્વારા કચડી નાખવાથી નાગને ચક્કર આવવા લાગ્યા. તે મૂર્છિત થઈને દંડની જેમ પૃથ્વી પર પડી ગયો. તેનું મસ્તક અને ગરદન ત્રાંસા થઈ ગયા. મુખોમાંથી રક્તની નિરંતર ધારાઓ વહી રહી હતી. એ જોઈને નાગરાજની પત્નીઓ ભગવાનના શરણમાં આવી. નાગ પત્નીઓ બોલી, દેવ દેવેશ્વર, અમે આપને ઓળખી લીધા. આપ સૌના ઈશ્વર અને સર્વશ્રેષ્ઠ છો. અચિંત્ય પરમ જ્યોતિ સ્વરૂપ જે બ્રહ્મ છે એમના અંશ એવા આપ પરમેશ્વર છો. દેવતાઓ પણ જે સ્વયં પ્રભુ સ્વયંભૂ પ્રભુની સ્તુતિ કરવામાં સમર્થ નથી એ ભગવાનના સ્વરૂપનું વર્ણન અમારા જેવી સામાન્ય સ્ત્રીઓ કઈ રીતે કરી શકે? પૃથ્વી, આકાશ, જળ, અગ્નિ અને વાયુરૂપ આખું બ્રહ્માંડ જેમના નાનકડા અંશનો પણ અંશ છે એ ભગવાનની સ્તુતિ અમે કઈ રીતે કરી શકીએ? જગન્નાથ, અમે બહુ કષ્ટમાં છીએ. આપ અમારા પર કૃપા કરો. આ નાગના પ્રાણ હવે પ્રયાણ કરવાની સ્થિતિમાં છે. અમને પતિની ભિક્ષા આપો. એમણે આ પ્રમાણે સ્તુતિ કરવાથી કાલ્ય નાગને થોડું આશ્વાસન મળ્યું. જોકે તેનું શરીર અત્યંત શિથિલ થઈ ગયું હતું, છતાં તે ધીરે ધીરે બોલ્યો, દેવ દેવ, મારા પર પ્રસન્ન થાઓ. નાથ, આપનામાં અણીમાં વગેરે આઠ ઐશ્વર્ય સ્વાભાવિક છે, આપનાથી વધીને ક્યાંય પણ તેમની સ્થિતિ નથી. એવા આપ પરમેશ્વરની હું ક્યાંથી સ્તુતિ કરું? આપ મૂળ પ્રકૃતિના પણ આદિ કારણ છો પરમાત્મન. આપ પરાત્પર છો, પછી હું કઈ રીતે આપની સ્તુતિ કરી શકું? ઈશ્વર, આપે મને જાતિ રૂપ અને સ્વભાવે જેવો બનાવ્યો છે તે અનુસાર જ મેં આ ચેષ્ટા કરી છે. દેવ દેવ, જો એ બધાથી વિપરીત કોઈ ચેષ્ટા કરું તો મને દંડ આપવો યોગ્ય ગણાય, કેમ કે આપનો એવો જ આદેશ છે. છતાં આપ જગતના સ્વામી છો. આપે મને જે દંડ આપ્યો છે તેનો મેં સર સ્વીકાર કર્યો, કેમ કે આપના દ્વારા મળેલો દંડ પણ વરદાન છે. હવે મારા માટે બીજા વરદાનની જરૂર નથી. અચ્યુત, આપે મારા બળનો નાશ કર્યો, મારા વિષને પણ હરી લીધું અને સંપૂર્ણ રીતે મારું દમન પણ કરી દીધું. એકમાત્ર પ્રાણ રહી ગયા છે તેને રહેવા દો અને કહો હું આપની શી સેવા કરું? ભગવાન બોલ્યા, સર્પ, હવે તારે આ યમુનાના જળમાં કદાપી રહેવું ન જોઈએ. પોતાના સેવકો અને પરિવાર સાથે સમુદ્રમાં ચાલ્યો જા. નાગ, તારા મસ્તક પર મારા ચરણ ચિહ્ન જોઈને નાગ શત્રુ ગરુડથી હવે તને કોઈ ભય નથી. આમ કહીને ભગવાન શ્રી હરિએ નાગરાજને છોડી દીધો. તે પણ શ્રીકૃષ્ણને પ્રણામ કરીને સમુદ્રમાં ચાલ્યો ગયો. તેણે પોતાના સમગ્ર પરિવાર, બંધુ બાંધવ અને સેવકો સહિત સદાને માટે તે કુંડ છોડી દીધો. સર્પના ચાલ્યા ગયા પછી ગોપોએ દોડીને શ્રીકૃષ્ણને છાતી સરસા ચાપી દીધા. જાણે એમને જીવતદાન મળી ગયું હોય એમના નેત્રોમાંથી આંસુ નીકળીને શ્રીકૃષ્ણના મસ્તક પર પડવા લાગ્યા. કેટલાક ગોપ વિસ્મિત થઈને શ્રીકૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યા. યમુનાનું જળ વિષરહિત થઈ ગયું એ જોઈને બધા ગોવાળોને બહુ પ્રસન્નતા થઈ. ગોપીઓ શ્રીકૃષ્ણની મનોહર લીલાનું ગાન કરવા લાગી અને ગોપ બાળકો તેમના ગુણોની પ્રશંસા કરવા લાગ્યા. પછી એ બધાની સાથે શ્રીકૃષ્ણ વ્રજમાં આવ્યા. અધ્યાય 73 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.